بسم الله الرحمن الرحيم والتين والزيتون قسم چه انجير تتا زيتون ني وطور سينين اني سينا پهار ني وهذا البلد الأمين اني آدر وغرنا شهر ني مكة ني لقد خلقنا الإنسان في أحسن تقويم چوكساج અમોએ માણસને ઘણા સારા રૂપમાં પેદા કર્યો. ثم رددناه اسفل سافلين પછી તેને અમોએ હલકામાં હલકી હાલતમાં ફેરવી નાખ્યો. الا الذين امنوا وعملوا الصالحات فلهم اجر غير ممنون સિવાય તે લોકોના કે જે ઈમાન લાવ્યા તથા નેકીઓ કરતા રહ્યા, સારા કામો કરતા રહ્યા, તો તેમના માટે ન ખૂટે તેવો, ન ખતમ થાય તેવો બદલો છે. માટે એ માણસ, આ દલીલો પછી કઈ વસ્તુ તને કયામતને જૂઠલાવવાનું કારણ આપે છે? أليس الله بأحكم الحاكمين شو الله سوتي اتم فیصلو کرنا نتی